श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 15। पुष्कर क्षेत्र में ब्रह्मा जी यज्ञ और सरस्वती प्रागट्य। भीष्मजीए कहू, हे ब्रह्मन, तमारा मुखे आ बधो प्रसंग मैं सांभळ्यो। हवे पुष्कर क्षेत्र में जे ब्रह्मा जी यज्ञ थयो हतो तेनु वृतांत संभळावो, केम के एनु श्रवण करवाथी मारा शरीर अने मन की शुद्धि थशे। पुलत्सजीए कह्यु, हे राजन, भगवान ब्रह्माजी पुष्कर क्षेत्र में जयरे यज्ञ करी रहिया हता ते समय जे जे घटनाओ थई ते कहू छू, सांभळो। पितामहनो यज्ञ प्रथम कृत युग में प्रारंभ थयो हतो। ते समय मरीची, अंगिरा, हूँ, पुलह, क्रतु अने प्रजापति दक्षे ब्रह्माजी पासे जईने तेमना चरणों में मस्तक झुकाव्यु। धाता आर्यमा, वरुण, अंश, भग, इंद्र, विवस्वान, पुषा, त्वष्टा, मित्र ने पर्जन्य वगैरह बार आदित्यों पण त्यां उपस्थित थईने पोताना जाजरमान तेजथी प्रकाशित थई रह्या हता। आ देवेश्वरोए पण पितामह ने प्रणाम कर्या। मृगव्याध सर्व महायशस्वी निरुति अजेकपाद अहिर्बुद्धन्य पिनाकी अपराजित विश्वेश्वर भव कपर्दी स्थाणु अने भगवान भग आज्ञा रुद्र पण ते यज्ञ में उपस्थित हता। बन्ने अश्विनी कुमार आठे वसु महाबली मरुदगण विश्वदेव अने साध्य नामना देवता ब्रह्माजीनी सामे हाथ जोड़ीने उभा हता। शेषजीना वंशज वासुकी वगैरे मोटा मोटा नाग पण उपस्थित हता। तक्ष्र अरिष्टनेमी महाबली गरुड़ वारुणी तथा अरुणी आ बधा विनित्राना पुत्रों त्या पधार्या हता। लोकपालक भगवान श्री नारायणे त्या स्वयं पर्दापण कर्यु अने समस्त महर्षियोनी साथे लोकगुरु ब्रह्माजी ने कह्यु, जगतपते, तमारा द्वारा ज आ संपूर्ण संसार नो विस्तार थयो छे, तमे ज तेनु सर्जन कर्यु छे, माटे तमे संपूर्ण लोकोना ईश्वर छो। अहीं अमारा करवा योग्य जे तमारू महान कार्य होय ते करवानी अमने आज्ञा आपो। देवर्षियोनी साथे भगवान श्री विष्णुए आ प्रमाणे कहीने देवेश्वर ब्रह्माजी ने नमस्कार कर्या। ब्रह्माजी त्यां स्थित रहीने संपूर्ण दिशाओं ने पोताना तेजथी प्रकाशित करी रह्या हता तथा भगवान श्री विष्णु पण श्रीवत्स चिन्हथी सुशोभित अने सुंदर स्वर्णमय यज्ञोपवीतथी देदीप्यमान थई रह्या हता। तेमनो एक एक रोम परम पवित्र छे। तेवो सर्व समर्थ छे। तेमनो वृक्षस्थल विशाल तथा श्री विग्रह संपूर्ण तेजोनो पुंज लागे छे। देवताओं ने ऋषिओए तेमनी आ प्रमाणे स्तुति करी। जे पुण्यात्माओने उत्तम गति अने पापीओने दुर्गति आपनारा छे। योग सिद्ध महात्मा पुरुष जेमने उत्तम योग स्वरूप माने छे। जेमने अणिमा वगैरे आठ ऐश्वर्य नित्य प्राप्त छे। जेमने देवता में सर्वश्रेष्ठ कहेवामां आवे छे। मोक्षनी कामना राखनारा संयमी ब्राह्मण योग थी पोताना अंतकरण ने शुद्ध करीने जे सनातन पुरुष ने प्राप्त करीने जन्म मृत्यु बंधन थी मुक्त थई जाय छे। चंद्रमा ने सूर्य जेमना नेत्र छे तथा अनंत आकाश जेमनो विग्रह छे ते भगवाननो अमे शरण लईए छीए। जे भगवान संपूर्ण भूतों की उत्पत्ति अने वृद्धि करनारा छे। जेओ ऋषि अने सर्व लोकोना स्रष्टा तथा देवताओना ईश्वर छे। जेमणे देवताओनु प्रिय अने समस्त जगतनु पालन करवा माटे चिरकाळथी पितरोने कव्य तथा देवताओने उत्तम हविष्य अर्पण करवानो नियम शुरू कर्यो छे ते देव श्रेष्ठ परमेश्वरने अमे सादर प्रणाम करीए छीए। त्यार पछी वृद्ध ने बुद्धिमान देवता भगवान श्री ब्रह्मा जी यज्ञशाला में लोकपालक श्री विष्णु भगवान साथे बेसीने शोभवा लाग्या। ते यज्ञ मंडप धन वगैरह सामग्रीओ ने ऋत्विजोथी भरेलो हतो। परम प्रभावशाली भगवान श्री विष्णु हाथमां धनुष लईने बधी बाजूथी तेनी रक्षा करी रह्या हता। दैत्य अने दानवोना सरदार तथा राक्षसोना समुदाय पण त्यां उपस्थित हता। यज्ञ विद्या, वेद विद्या તથા પદ અને ક્રમનું જ્ઞાન રાખવાવાળા મહર્ષિઓના વેદ ઘોષથી સંપૂર્ણ સભા ગુંજી ઉઠી. યજ્ઞમાં સ્તુતિ કર્મના જાણકાર, શિક્ષણના જ્ઞાતા, શબ્દની વ્યુત્પત્તિ તથા અર્થનું જ્ઞાન ધરાવનારા અને મીમાંસાના યુક્તિસભર વાક્યોને સમજવા વાળા વિદ્વાનો દ્વારા ઉચ્ચારાયેલા શબ્દો બધાને સંભળાવવા લાગ્યા. ઇતિહાસ અને પુરાણોના જ્ઞાતા, વિવિધ પ્રકારના વિજ્ઞાનને જાણતા હોવા છતાં પણ મૌન રહેનારા, સંયમી તથા ઉત્તમ વ્રતોનું પાલન કરનારા વિદ્વાનોએ ત્યાં ઉપસ્થિત રહીને જપ હોમમાં લાગેલા મુખ્ય મુખ્ય બ્રાહ્મણોને જોયા. દેવતા અને અસુરોના ગુરુ લોકપિતામાં બ્રહ્માજી તે યજ્ઞભૂમિમાં બિરાજમાન હતા. સુર અસુર બંને તેમની સેવામાં ઉભા હતા. પ્રજાપતિ ગણ દક્ષ, વશિષ્ઠ, પુલહ, મરીચી, અંગિરા, ભૃગુ, અત્રિ, ગૌતમ તથા નારદ આ બધા ત્યાં ભગવાન બ્રહ્માજીની ઉપાસના કરતા હતા. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, વ્યાકરણ, છંદશાસ્ત્ર, નિરુક્ત, કલ્પ, શિક્ષા, આયુર્વેદ, ધનુર્વેદ, મીમાંસા, ગણિત, ગજવિદ્યા, અશ્વવિદ્યા અને ઇતિહાસ આ બધા અંગો પાંગોથી વિભૂષિત સંપૂર્ણ વેદ પણ મૂર્તિમાન થઈને ઓમકાર યુક્ત મહાત્મા બ્રહ્માજીની ઉપાસના કરતા હતા. નય, ક્રતુ, સંકલ્પ, પ્રાણ તથા અર્થ, ધર્મ, કામ, હર્ષ, શુક્ર, બૃહસ્પતિ, સંવર્ત, બુધ, શનિ, રાહુ, સમસ્ત ગ્રહ, મરુદગણ, વિશ્વકર્મા, પિતૃગણ, સૂર્ય તથા ચંદ્રમા પણ બ્રહ્માજીની સેવામાં ઉપસ્થિત હતા. દુર્ગમ કષ્ટમાંથી તારનારી ગાયત્રી, સમસ્ત વેદશાસ્ત્ર, યમ નિયમ, સંપૂર્ણ અક્ષર, લક્ષણ, ભાષ્ય તથા બધા શાસ્ત્રો દેહ ધારણ કરીને તે વિદ્યમાન હતા. ક્ષણ, લવ, મુહૂર્ત, દિન, રાત, પક્ષ, માસ અને સંપૂર્ણ ઋતુ અર્થાત એમના દેવતા મહાત્મા બ્રહ્માજીની ઉપાસના કરતા હતા. આ સિવાય અન્ય અન્ય શ્રેષ્ઠ દેવીઓ હિમ, કીર્તિ, ધૃતિ, પ્રજ્ઞા, ધૃતિ, ક્ષમા, ધ્યુતિ ને ધૃતિ, ક્ષમા, ભૂતિ, નીતિ, વિદ્યા, મતિ, શ્રુતિ, સ્મૃતિ, કાંતિ, શાંતિ, પુષ્ટિ, ક્રિયા, નાચગાનમાં કુશળ સમસ્ત દિવ્ય અપ્સરાઓ તથા સંપૂર્ણ દેવ માતાઓ પણ બ્રહ્માજીની સેવામાં ઉપસ્થિત હતી. વિપ્રચિતિ, શિબી, શંકુ, કેતુમાન, પ્રહલાદ, બલિ, કુંભ, સહલાદ અને અનુહલાદ, વૃષપર્વા, નમુચી, સંબર, ઇન્દ્રતાપન, વાતાપી, કેશી, રાહુ અને વૃત્ર આ તથા બીજા પણ ઘણા દાનવો જેમને પોતાના બળ પર ગર્વ હતો બ્રહ્માજીની ઉપાસના કરતા રહીને આ પ્રમાણે બોલ્યા. દાનવોએ કહ્યું, હે ભગવાન, તમે જે અમારું સર્જન કર્યું છે, અમને ત્રણે લોકનું રાજ્ય આપ્યું છે તથા દેવતાઓથી વધારે બળવાન બનાવ્યા છે. હે પિતામા, તમારા યજ્ઞમાં અમે લોકો ક્યું કામ કરીએ? અમે પોતે કર્તવ્યનો નિર્ણય કરવા સમર્થ છીએ. અદિતિના પુત્ર એવા બિચારા દેવતાઓથી ક્યું કાર્ય થશે? એ તો સદા અમારા દ્વારા માર ખાતા અને અપમાનિત થતા આવ્યા છે. તેમ છતાં તમે તો અમારા બધાના પિતામહ છો, તેથી દેવતાઓને પણ સાથે રાખીને યજ્ઞ પૂરો કરો. યજ્ઞ સમાપ્ત થયા પછી રાજ્ય લક્ષ્મી વિશે અમારો દેવતાઓ સાથે ફરી વિરોધ થશે એમાં જરા પણ શંકા નથી. પરંતુ હમણાં તો અમે ચૂપચાપ આ યજ્ઞને જોઈશું, દેવતાઓ સાથે યુદ્ધ નહીં કરીએ. પુલત્સ્યજી કહે છે, દાનવોના ગર્વ ભરેલા વચન સાંભળીને ઇન્દ્ર સહિત મહાયશસ્વી ભગવાન વિષ્ણુએ શંકરજીને કહ્યું. ભગવાન શ્રી વિષ્ણુ બોલ્યા, હે પ્રભુ, પિતામહના યજ્ઞમાં મુખ્ય મુખ્ય દાનવો આવ્યા છે. બ્રહ્માજી એમને પણ આમંત્રિત કર્યા છે. આ બધા યજ્ઞમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી યજ્ઞ સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી આપણે ક્ષમા કરવી જોઈએ. આ યજ્ઞના સમાપ્ત થયા પછી દેવતાઓએ દાનવો સાથે યુદ્ધ કરવું પડશે. તે સમયે તમારે એવો પ્રયત્ન કરવો જોઈએ જેથી પૃથ્વી પરથી દાનવોનું નામું નિશાન મટી જાય. તમારે મારી સાથે રહીને ઇન્દ્રના વિજય માટે પ્રયત્ન કરવો યોગ્ય છે. આ દાનવોનું ધન લઈને વટેમાર્ગુ, બ્રાહ્મણો અને દુઃખી મનુષ્યમાં વહેંચી દેજો. ભગવાન શ્રી વિષ્ણુની આ વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું, ભગવાન તમારી વાત સાંભળીને આ દાનવ ઉશ્કેરાઈ શકે છે, પરંતુ અત્યારે તેમને ક્રોધિત કરવા તમારા માટે પણ યોગ્ય નથી. તેથી રુદ્ર અને અન્ય દેવતાઓની સાથે તમારે ક્ષમા કરવી જોઈએ. સતયુગના અંતમાં જ્યારે આ યજ્ઞ સમાપ્ત થઈ જશે ત્યારે હું તમને તથા દાનવોને વિદાય કરી દઈશ. તે સમયે તમે લોકો સંધિ કે વિગ્રહ જે ઉચિત હોય તે કરજો, પુલત્સ્યજી કહે છે. ત્યાર પછી ભગવાન બ્રહ્માજીએ ફરીથી તે દાનવોને કહ્યું, તમારે દેવતાઓનો કોઈ રીતે વિરોધ ન કરવો જોઈએ. આ સમયે તમે બધા મિત્ર ભાવે રહીને મારું કાર્ય સંપન્ન કરો. દાનવોએ કહ્યું, હે પિતામહ, તમારા દરેક આદેશનું અમે પાલન કરીશું. દેવતાઓ અમારા નાના ભાઈ છે, તેથી તેમને અમારા તરફથી કોઈ ભય નથી. દાનવોની આ વાત સાંભળીને બ્રહ્માજીને બહુ સંતોષ થયો. થોડી જ વારમાં તેમના યજ્ઞની વાત સાંભળીને ઋષિઓનો એક સમુદાય આવી પહોંચ્યો. ભગવાન શ્રી વિષ્ણુએ એમનું પૂજન કર્યું. પિનાકધારી મહાદેવજીએ તેમને આસન આપ્યું તથા બ્રહ્માજીની આજ્ઞાથી વશિષ્ઠજીએ તે બધાને અર્ધ આપીને તેમના કુશળ સમાચાર પૂછ્યા અને પુષ્કર ક્ષેત્રમાં તેમને નિવાસ સ્થાન આપીને કહ્યું, તમે લોકો સુખપૂર્વક અહીં રહો. ત્યાર પછી જટા અને મૃગચર્મ ધારણ કરનારા તે બધા મહર્ષિઓ બ્રહ્માજીની યજ્ઞ સભાને સુશોભિત કરવા લાગ્યા. તેમાં કેટલાક મહાત્મા વાલખિલ્ય હતા તથા કેટલાક એકવાર જ અન્ન ગ્રહણ કરનારા તથા તત્વનો વિચાર કરનારા સંપ્રખ્યાન હતા. તેઓ વિવિધ પ્રકારના નિયમોમાં સંલગ્ન તથા વેદી પર શયન કરનારા હતા. આ બધા તપસ્વીઓએ પુષ્કરના જળમાં જેવું પોતાનું મુખ જોયું તે જ ક્ષણે તેઓ અત્યંત રૂપવાન થઈ ગયા. પછી એકબીજાની સામે જોઈને વિચારવા લાગ્યા, આ કેવી વાત છે, આ તીર્થમાં મુખનું પ્રતિબિંબ જોવાથી બધાનું રૂપ સુંદર થઈ ગયું. આવું વિચારીને તપસ્વીઓએ તેનું નામ મુખ દર્શન તીર્થ રાખી દીધું. ત્યાર પછી તેઓ નહાઈને પોતપોતાના નિયમોમાં લાગી ગયા. તેમના ગુણોની કોઈ ઉપમા ન હતી. હે નરશ્રેષ્ઠ, તે બધા વનવાસી મુનિ ત્યાં રહીને અત્યંત શોભાયમાન થઈ ગયા. તેમણે અગ્નિહોત્ર કરીને વિવિધ પ્રકારની ક્રિયાઓ સંપન્ન કરી. તપસ્યાથી તેમના પાપ ભસ્મ થઈ ચૂક્યા હતા. તેઓ વિચારવા લાગ્યા કે આ સરોવર સર્વશ્રેષ્ઠ છે. એવું વિચારીને તેમણે તે સરોવરનું નામ શ્રેષ્ઠ પુષ્કર રાખ્યું. ત્યાર પછી બ્રાહ્મણોને દાન રૂપે વિવિધ પ્રકારના પાત્ર આપ્યા. પછી તે બધા દ્વિજ ત્યાં પ્રાચી સરસ્વતીનું નામ સાંભળીને તેમાં સ્નાન કરવાની ઈચ્છાથી ત્યાં ગયા. તીર્થોમાં શ્રેષ્ઠ સરસ્વતીના તટ પર ઘણા દ્વિજો નિવાસ કરતા હતા. અનેક પ્રકારના વૃક્ષો ત્યાંની શોભા વધારી રહ્યા હતા. તે તીર્થ બધા પ્રાણીઓને મનોરમ લાગતું હતું. અનેક ઋષિમુનિઓ તેનું સેવન કરતા હતા. તે ઋષિઓમાંથી કેટલાક વાયુ પીને રહેનારા હતા અને કોઈ જળ પીને, થોડા લોકો ફળાહારી હતા અને થોડા માત્ર પાંદડા ચાવીને રહેનારા હતા. સરસ્વતીના તટ પર મહર્ષિઓના સ્વાધ્યાયનો ધ્વનિ ગુંજતો રહેતો હતો. મૃગોના સેંકડો ઝુંડ ત્યાં વિચરતા કરતા હતા. અહિંસક તથા ધર્મપરાયણ મહાત્માઓથી તે તીર્થની શોભા વધી ગઈ હતી. પુષ્કર તીર્થમાં સરસ્વતી નદી સુપ્રભા, કાંચના, પ્રાચી, નંદા અને વિશાલા નામથી પ્રસિદ્ધ પાંચ ધારાઓમાં પ્રવાહિત થાય છે. પૃથ્વી પર વર્તમાન બ્રહ્માજીની સભામાં તેમના વિશાળ યજ્ઞ મંડપમાં જ્યારે દ્વિજાતિઓનું શુભાગમન થઈ ગયું ત્યારે દેવતાઓ પુણ્યા વચન તથા વિવિધ પ્રકારના નિયમોનું પાલન કરતા રહીને જ્યારે યજ્ઞ કાર્યના સંપાદનમાં જોડાઈ ગયા અને પિતામહ બ્રહ્માજી યજ્ઞની દીક્ષા લઈ ચૂક્યા, તે સમયે સંપૂર્ણ ભોગોની સમૃદ્ધિથી યુક્ત યજ્ઞ દ્વારા ભગવાનના યજ્ઞનો આરંભ થયો. હે રાજેન્દ્ર, તે યજ્ઞમાં દ્વિજાતિઓની પાસે તેમની ઈચ્છિત વસ્તુઓ આપમેળે ઉપસ્થિત થઈ જતી હતી. ધર્મ અને અર્થના સાધનમાં પ્રવીણ પુરુષ પણ સ્મરણ કરતા જ ત્યાં આવી જતા હતા. દેવો ગંધર્વો ગાન કરવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગી, દિવ્ય વાજિંત્રો વાગવા લાગ્યા. તે યજ્ઞની સમૃદ્ધિથી દેવતાઓ પણ સંતુષ્ટ થઈ ગયા. મનુષ્યને તો ત્યાંનો વૈભવ જોઈને ભારે આશ્ચર્ય થયું. પુષ્કર તીર્થમાં જ્યારે આ પ્રમાણે બ્રહ્માજીનો યજ્ઞ થવા લાગ્યો, તે સમયે ઋષિઓએ સંતુષ્ટ થઈને સરસ્વતીનું સુપ્રભા નામથી આહ્વાન કર્યું. પિતામાનું સન્માન કરતી વેગશાળીની સરસ્વતી નદીને ઉપસ્થિત જોઈને મુનિઓને બહુ આનંદ થયો. આ પ્રમાણે નદીઓમાં શ્રેષ્ઠ સરસ્વતી બ્રહ્માજીની સેવા તથા મનીષી મુનિઓની પ્રસન્નતા માટે જ પુષ્કર તીર્થમાં પ્રગટ થઈ હતી. જે મનુષ્ય સરસ્વતીના ઉત્તમ તટ પર પોતાનો દેહ ત્યાગ કરે છે તથા પ્રાચીન સરસ્વતીના તટ પર જપ કરે છે તેનો પુનઃ જન્મ થતો નથી. સરસ્વતીના જળમાં ડૂબકી મારનારને અશ્વમેઘ યજ્ઞનું પૂરું ફળ મળે છે. જે ત્યાં નિયમ અને ઉપવાસ કરીને પોતાના શરીરને ક્ષીણ કરે છે, માત્ર જળ અથવા વાયુ પીને અથવા પાંદડા ચાવીને તપસ્યા કરે છે, વેદી પર સુવે છે તથા યમ નિયમોનું અલગ અલગ પાલન કરે છે, તે શુદ્ધ થઈને બ્રહ્માજીના પરમ પદને પ્રાપ્ત થાય છે. જેમણે સરસ્વતી તીર્થમાં તલ જેટલા પણ સોનાનું દાન કર્યું છે તેમનું તે દાન મેરુ પર્વતના દાન જેટલું ફળદાયી થાય છે. આવું સ્વયં બ્રહ્માજીએ પૂર્વે કહ્યું હતું. જે મનુષ્ય તે તીર્થમાં શ્રાદ્ધ કરશે તે પોતાના કુળની 21 પેઢીઓને સાથે સ્વર્ગલોકમાં જશે. તે તીર્થ પિત્રોને બહુ જ પ્રિય છે. ત્યાં એક જ પિંડ આપવાથી તેમને પૂર્ણ તૃપ્તિ થઈ જાય છે. તેઓ પુષ્કર તીર્થ દ્વારા ઉદ્ધાર પામીને બ્રહ્મલોકમાં જાય છે. તેમને પછી અન્ન ભોગોની ઈચ્છા થતી નથી. તેઓ મોક્ષ માર્ગમાં ચાલ્યા જાય છે. હવે હું સરસ્વતી નદી જે રીતે પૂર્વ વાહિની થઈ તે પ્રસંગ કહું છું, સાંભળો. પહેલાની વાત છે, એકવાર ઇન્દ્રાદી બધા દેવતાઓ વતી ભગવાન શ્રી વિષ્ણુએ સરસ્વતીને કહ્યું, હે દેવી, તમે પશ્ચિમ સમુદ્રના તટ પર જાઓ અને આ વડ વાનલને લઈ જઈને સમુદ્રમાં નાખી દો. વડવાનલને આ પ્રમાણે કરવાથી સમસ્ત દેવતાઓનો ભય દૂર થઈ જશે. તમે માતાની જેમ દેવતાઓનો અભયદાન આપી દો. સર્વના સર્જક ભગવાન શ્રી વિષ્ણુનો આ આદેશ મળતા દેવી સરસ્વતીએ કહ્યું, હે ભગવાન, હું સ્વાધીન નથી. તમે આ કાર્ય માટે મારા પિતા બ્રહ્માજીને અનુરોધ કરો. પિતાજીની આજ્ઞા વિના હું એક ડગલું પણ ભરી શકતી નથી. સરસ્વતીનો અભિપ્રાય જાણીને દેવતાઓએ બ્રહ્માજીને કહ્યું, હે પિતામહ, તમારી કુમારી કન્યા સરસ્વતી ખરેખર સાધ્વી છે. તેમાં કોઈ પ્રકારનો દોષ જોવામાં આવ્યો નથી. તેથી તેના સિવાય બીજું કોઈ નથી જે વડ વાનલને લઈ જઈ શકે. પુલત્સ્યજી કહે છે, દેવતાઓની વાત સાંભળીને બ્રહ્માજીએ સરસ્વતીને બોલાવી અને તેને ખોળામાં બેસાડીને તેનું માથું સૂંઘ્યું. પછી અત્યંત સ્નેહપૂર્વક કહ્યું, બેટી, તમે મારી તથા બધા દેવતાઓની રક્ષા કરો. દેવતાઓના પ્રભાવથી તમને આ કાર્ય કરવાથી બહુ સન્માન મળશે. આ વડ વાનલને લઈ જઈને સમુદ્રના ખારા પાણીમાં નાખી દો. પિતાનો વિયોગ થશે એવા વિચારથી કુમારીના નેત્રોમાં આંસુ છલકાઈ ગયા. તેણે બ્રહ્માજીને પ્રણામ કરીને કહ્યું, સારું, જાઉં છું. તે સમયે બધા દેવતાઓને બ્રહ્માજીએ પણ કહ્યું, ડરશો નહીં. તેથી તે ભયમુક્ત થઈને પ્રસન્ન ચિત્તે જવા તૈયાર થઈ. તેની યાત્રાના સમયે શંખ નગારાનો ધ્વનિ તથા મંગળ ઘોષ થવા લાગ્યો, જેના અવાજથી સંપૂર્ણ જગત ગુંજી ઉઠ્યું. સરસ્વતી પોતાના તેજથી સર્વત્ર પ્રકાશ ફેલાવતી ચાલી. તે સમયે ગંગાજી તેની પાછળ ગયા. ત્યારે સરસ્વતીએ કહ્યું, સખી, તમે ક્યાં આવો છો? હું ફરી તમને મળીશ. સરસ્વતીને ઉત્તર આપતા ગંગાએ મધુર વાણીમાં કહ્યું, શુભે, હવે તો તમે જ્યારે પૂર્વ દિશામાં આવશો ત્યારે મને જોઈ શકશો. દેવતાઓ સહિત તમારા દર્શન ત્યારે મારા માટે સુલભ થઈ શકશે. આ સાંભળીને સરસ્વતીએ કહ્યું, સુચિ સ્મિતે, ત્યારે તમે પણ ઉત્તરાભિમુખ થઈને શોકનો પરિત્યાગ કરી દેજો. ગંગા બોલ્યા, सकी। मने उत्तराभिमुखी थता अधिक पवित्र मानवामां आवशे अने तमने पूर्वाभिमुखी थता उत्तरवाहिनी गंगा अने पूर्ववाहिनी सरस्वती में जे मनुष्य श्राद्ध अने अन्न श्राद्ध अने दान करशे तेओ त्रणे ऋणोथी मुक्त थईने मोक्ष प्राप्त करशे। आमां बीजो कोई विचार करवानी जरूर नथी। आ पछी सरस्वती नदी रूपमां परिणित थई गई। आ पछी सरस्वती नदी रूपमां परिणित थई गई। देवताओनी सामे ज एक पीपळाना वृक्षना मूळमांथी प्रगट थई। ते वृक्ष भगवान विष्णुनुं स्वरूप छे। तमाम देवताओए तेनी वंदना करी छे। तेनी अनेक शाखाओ चारे बाजु फैलायेली छे। वृक्ष बीजा ब्रह्माजीनी जेम शोभायमान छे। जो के ते वृक्षमां एक पण फूल नथी, छता पण ते डाळो पर बैठेला सुख वगैरे पक्षीओना कारणे फूलोथी लदायेलु होय एवुं देखाय छे। सरस्वतीए ते पीपळानी समीप स्थित थईने देवाधिदेव विष्णुने कह्युं, हे भगवान, मने वडवाघनी समर्पित करो, हुं तमारी आज्ञानुं पालन करीश। तेना प्रमाणे कह्या पछी भगवान श्री विष्णु बोल्या, शुभे, तमने आ वडवानलने पश्चिम समुद्र तरफ लई जती वखते दाजी जवानो कोई भय रहेशे नहीं। પશ્ચિમ તરફ પ્રસ્થાન કર્યું। અદ્રશ્ય ગતિથી ચાલીને તે મહાનદી પુષ્કરમાં પહોંચી અને બ્રહ્માજીએ જે જે કુંડોમાં હવન કર્યો હતો તે બધાને જળથી ભીંજવી દઈને પ્રગટ થઈ। આ પ્રમાણે પુષ્કર ક્ષેત્રમાં પરમ પવિત્ર સરસ્વતી નદીનો પ્રાદુર્ભાવ થયો। જગતને જીવનદાન દેનારા વાયુએ પણ તેનું જળ લઈને ત્યાંના બધા તીર્થોમાં નાખી દીધું। તે પુણ્ય ક્ષેત્રમાં પહોંચીને પુણ્ય સલીલા સરસ્વતી મનુષ્યના પાપોનો નાશ કરવા માટે સ્થિત થઈ ગઈ। જે પુણ્યાત્મા મનુષ્ય પુષ્કર તીર્થમાં વિદ્યમાન સરસ્વતીના દર્શન કરે છે તેઓ નરકના જીવોની અધોગતિનો અનુભવ કરતા નથી। જે મનુષ્ય તેમાં ભક્તિભાવથી સ્નાન કરે છે તેઓ બ્રહ્મલોકમાં પહોંચીને બ્રહ્માજીની સાથે આનંદનો અનુભવ કરે છે। જે મનુષ્ય જ્યેષ્ઠ પુષ્કરમાં સ્નાન કરીને પિતૃનું તર્પણ કરે છે તે બધાનો નરકથી ઉદ્ધાર કરી દે છે તથા સ્વયં તેનું પણ ચિત્ત શુદ્ધ થઈ જાય છે। બ્રહ્માજીના ક્ષેત્રમાં પુણ્ય સલીલા સરસ્વતીને પ્રાપ્ત કરીને મનુષ્ય બીજા ક્યાં તીર્થની કામના કરશે, કારણ કે તેનાથી ચડિયાતું બીજું તીર્થ છે જ ક્યું। સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે બધું જ જ્યેષ્ઠ પુષ્કરમાં એકવાર ડૂબકી મારવાથી મળી જાય છે। વધારે શું કહું, જેણે પુષ્કર ક્ષેત્રનો નિવાસ, જ્યેષ્ઠ કુંડનું જળ તથા તે તીર્થમાં મૃત્યુ આ ત્રણ વાતો પ્રાપ્ત કરી લીધી તેણે પરમ ગતિ પ્રાપ્ત કરી લીધી। જે મનુષ્ય ઉત્તમ કાળ, ઉત્તમ ક્ષેત્ર તથા ઉત્તમ તીર્થમાં સ્નાન અને હોમ કરીને બ્રાહ્મણને દાન આપે છે તે અક્ષય સુખનો ભાગી થાય છે। કાર્તક અને વૈશાખના શુક્લ પક્ષમાં તથા સૂર્ય અને ચંદ્રના ગ્રહણના સમયમાં સ્નાન કરવા યોગ્ય કુરુજાંગલ દેશમાં જેટલા ક્ષેત્ર અને તીર્થ મુનીશ્વરો દ્વારા સૂચવવામાં આવ્યા છે તે બધામાં આ પુષ્કર તીર્થ વધારે પવિત્ર છે એવું બ્રહ્માજીએ કહ્યું છે। જે પુરુષ કાર્તકની પૂર્ણિમાએ મધ્યમ કુંડ એટલે કે મધ્યમ પુષ્કરમાં સ્નાન કરીને બ્રાહ્મણને ધન આપે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। એ જ પ્રમાણે કનિષ્ઠ કુંડ અંત્ય અનંત્ય પુષ્કરમાં એકાગ્રતાપૂર્વક સ્નાન કરીને જે બ્રાહ્મણને ઉત્તમ અગ્નિના ચોખાનું દાન કરે છે તે અગ્નિ લોકમાં જાય છે તથા ત્યાં 21 પેઢીઓની સાથે રહીને શ્રેષ્ઠ ફળનો ઉપભોગ કરે છે। તેથી પુરુષને ઉચિત છે કે તેણે પૂરો પ્રયત્ન કરીને પુષ્કર તીર્થની પ્રાપ્તિ માટે ત્યાંની યાત્રા કરવા માટે પોતાનો વિચાર સ્થિત કરે। મતિ, સ્મૃતિ, પ્રજ્ઞા, મેઘા, બુદ્ધિ અને શુભ વાણી આ છ સરસ્વતીના પર્યાય કહેવાય છે। જે પુષ્કરના વનમાં જ્યાં પ્રાચી સરસ્વતી છે ત્યાં જઈને માત્ર તેના દર્શન કરે છે તેને પણ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। તથા જે તેના જળમાં ડૂબકી મારીને સ્નાન કરે છે તે તો બ્રહ્માજીનો અનુચર થાય છે. જે લોકો વિધિપૂર્વક ત્યાં શ્રાદ્ધ કરે છે તેઓ પિત્રોને દુઃખદાયી નરકમાંથી કાઢીને સ્વર્ગમાં પહોંચાડી દે છે. જેઓ સરસ્વતીમાં સ્થાન કરીને એટલે કે સ્નાન કરીને પિત્રો માટે કુશ અને તલથી યુક્ત જળ દાન કરે છે તેમના પિત્રો આનંદિત થઈને નાચવા લાગે છે. આ પુષ્કર તીર્થ બધા તીર્થોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, કેમ કે આ આદિ તીર્થ છે. તેથી આ પૃથ્વીના બધા તીર્થોમાં વિખ્યાત છે. આ જાણે ધર્મ અને મોક્ષનું ક્રીડા સ્થાન છે, નિધિ છે, સરસ્વતીથી યુક્ત હોવાના કારણે તેનો મહિમા વિશેષ છે. જે લોકો પુષ્કર તીર્થમાં સરસ્વતી નદીનું જળ પીએ છે તેઓ બ્રહ્મા અને મહાદેવજી દ્વારા પ્રશંસિત અક્ષય લોકને પ્રાપ્ત થાય છે. ધર્મના તત્વના જાણકાર મુનિઓએ જ્યાં જ્યાં સરસ્વતીનું સેવન કર્યું છે તે બધા સ્થાનોમાં તેઓ પરમ પવિત્ર રૂપે સ્થિત છે. તેઓ પરમ પવિત્ર રૂપે સ્થિત છે. પરંતુ પુષ્કરમાં તે અન્ય સ્થળની અપેક્ષા વિશેષ પવિત્ર માનવામાં આવી છે. પુણ્યમય સરસ્વતી નદી સંસારમાં સુલભ છે, પરંતુ કુરુક્ષેત્ર, પ્રભા ક્ષેત્ર અને પુષ્કર ક્ષેત્રમાં તો તે બહુ ભાગ્યથી પ્રાપ્ત થાય છે. તેથી ત્યાં તેના દર્શન દુર્લભ માનવામાં આવ્યા છે. સરસ્વતી તીર્થ આ પૃથ્વી પરના તીર્થોમાં શ્રેષ્ઠ હોવા ઉપરાંત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોનું સાધક છે. તેથી મનુષ્ય તે જ્યેષ્ઠ, મધ્યમ તથા કનિષ્ઠ ત્રણેય પુષ્કરોમાં યત્નપૂર્વક સ્નાન કરીને તેની પ્રદક્ષિણા કરવી જોઈએ. ત્યાર પછી પવિત્ર ભાવથી દરરોજ પિતામહના દર્શન કરવા, બ્રહ્મલોકમાં જવાની ઈચ્છા ધરાવતી વ્યક્તિ અનુલોમ ક્રમથી અર્થાત ક્રમશઃ જ્યેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ પુષ્કરમાં તથા વિલોમ ક્રમથી અર્થાત કનિષ્ઠ, મધ્યમ અને જ્યેષ્ઠ પુષ્કરમાં સ્નાન કરવું જોઈએ. એ જ પ્રમાણે તેને ઉક્ત ત્રણેય પુષ્કરોમાંથી કોઈ એકમાં યા બધામાં નિત્ય સ્નાન કરવું જોઈએ. પુષ્કર ક્ષેત્રમાં ત્રણ સુંદર શિખર અને ત્રણ સ્ત્રોત્ર પણ છે. તે બધા જ પુષ્કર નામથી જ પ્રસિદ્ધ છે, જેમને જ્યેષ્ઠ પુષ્કર, મધ્યમ પુષ્કર અને કનિષ્ઠ પુષ્કર કહે છે. જે મનુષ્ય મન અને ઇન્દ્રિયોને વશ કરીને સરસ્વતીમાં સ્નાન કરે છે અને બ્રાહ્મણોને અને બ્રાહ્મણને એક શ્રેષ્ઠ ગાયનું દાન કરે છે તે શાસ્ત્રીય આજ્ઞાના પાલનથી શુદ્ધ ચિત્ત થઈને અક્ષય લોકને પ્રાપ્ત થાય છે. વધારે શું કહેવું? જે રાતના સમયે પણ સ્નાન કરીને ત્યાં યાચકને ધન આપે છે તે અનંત સુખનો ભાગી થાય છે. પુષ્કરમાં તલદાનનું બહુ મહત્વ છે. ત્યાં કૃષ્ણ પક્ષની ચૌદશે ત્યાં સ્નાન કરવાનું વિધાન છે. હે ભીષ્મજી, પુષ્કર વનમાં પહોંચીને સરસ્વતી નદીના પ્રગટ થવાની વાત કરી. હવે તે ફરી અદ્રશ્ય થઈને ત્યાંથી પશ્ચિમ દિશા તરફ ગઈ. પુષ્કરથી થોડે જ દૂર જતા એક ખજૂરનું વન આવ્યું, જે ફૂલ અને ફળથી સુશોભિત હતું. બધી ઋતુઓના ફૂલ તે વનસ્થળીની શોભા વધારી રહ્યા હતા. તે સ્થાન મુનિઓના મનને પણ મોહિત કરનારું હતું. ત્યાં પહોંચીને નદીઓમાં શ્રેષ્ઠ સરસ્વતી દેવી પુનઃ પ્રગટ થયા. ત્યાં તેઓ નંદાના નામે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ થયા. અધ્યાય 15 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.